શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 38 ચાર યુગોની સ્થિતિનું સંક્ષેપમાં વર્ણન તથા કળી ધર્મનું વિસ્તારથી વર્ણન અને ભગવાન નામના અદ્ભુત મહિમાનું પ્રતિપાદન. શ્રી નારદજીએ કહ્યું, હે મુને, તમે સાત્વિક અર્થોના જ્ઞાનમાં નિપુણ છો. હવે હું યુગોની સ્થિતિનો પરિચય સાંભળવા ઈચ્છું છું. શ્રી સનકજીએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ, સાધુ વાત તમે બહુ સારી વાત પૂછી છે. હે મુને, તમે સંપૂર્ણ લોકોનો ઉપકાર કરવાવાળા છો. સારું, હવે હું સમસ્ત જગતને માટે ઉપકારી યુગ ધર્મનું વર્ણન શરૂ કરું છું. કોઈ સમયે તો પૃથ્વી પર ઉત્તમ ધર્મની વૃદ્ધિ થાય છે અને ક્યારેક તે વિનાશને પ્રાપ્ત થાય છે. હે સાધુ શિરોમણે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચાર યુગ માનવામાં આવ્યા છે. એમના આયુ 12,000 દિવ્ય વર્ષોની સમજવી જોઈએ. તે ચારેય યુગ એટલા જ સો વર્ષની વર્ષોની સંધ્યા અને સંધ્યાંશથી યુક્ત હોય છે. તેમની કલા સંખ્યા સદા એક સરખી જ જાણવી જોઈએ. પહેલા યુગને સતયુગ કહે છે, બીજાનું નામ ત્રેતા, ત્રીજાનું નામ દ્વાપર અને છેલ્લા યુગને કળિયુગ કહે છે. આ જ ક્રમથી તેમનું આગમન થાય છે. હે વિપ્રવર, સતયુગમાં દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ તથા સર્પોનો ભેદ ન હતો. તે સમયે બધા જ દેવતાઓ જેવા સ્વભાવવાળા હતા, બધા જ પ્રસન્ન અને ધાર્મિક હતા. કૃતયુગમાં ખરીદ વેચાણનો વેપાર અને વેદોનો વિભાગ ન હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તથા શુદ્ર બધા જ પોતપોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહીને સદા ભગવાન નારાયણની ઉપાસના કરતા હતા. બધા પોતાની યોગ્યતા અનુસાર તપસ્યા અને ધ્યાન કરતા હતા. તેમનામાં કામ, ક્રોધ વગેરે દોષ ન હતા. બધા લોકો સમ, દમ વગેરે સદગુણોમાં તત્પર હતા. બધાનું મન ધર્મ સાધનામાં લાગેલું રહેતું હતું. કોઈનામાં ઈર્ષા તથા બીજાના દોષ જોવાનો સ્વભાવ ન હતો. બધા લોકો દંભ અને પાખંડ રહિત હતા. સતયુગમાં બધા દ્વિજ સત્યવાદી, ચારે આશ્રમ ધર્મોનું પાલન કરવાવાળા, વેદાધ્યયન સંપન્ન તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હતા. ચારે આશ્રમોવાળા પોતપોતાના કર્મો દ્વારા કામના અને ફળાશક્તિનો ત્યાગ કરીને પરમ ગતિએ પ્રાપ્ત થયા હતા. સતયુગમાં ભગવાન નારાયણનો શ્રી વિગ્રહ અત્યંત નિર્મળ તથા શુક્લ વર્ણનો હોય છે. હે મુનિશ્રેષ્ઠ, ત્રેતામાં ધર્મના ચાર ચરણમાંથી એક ચરણ ઓછો થઈ જાય છે, અર્થાત સતયુગ કરતા ચોથા ભાગના લોકો ધર્મનું પાલન નથી કરતા. ભગવાનના શરીરનો વર્ણ લાલ થઈ જાય છે. તે સમયે લોકોમાં થોડો ક્લેશ પણ થવા લાગે છે. ત્રેતામાં બધા દ્વિજ ક્રિયાયોગમાં તત્પર રહે છે. યજ્ઞ કર્મમાં તેમની નિષ્ઠા હોય છે. તેઓ નિયમપૂર્વક સત્ય બોલતા, ભગવાનનું ધ્યાન કરતા, દાન આપતા અને ન્યાયયુક્ત દાન પણ સ્વીકારતા હતા. હે મુનીશ્વર, દ્વાપરમાં ધર્મના બે ચરણ રહી જાય છે. ભગવાન વિષ્ણુનો વર્ણ પીળો હોય છે અને વેદના ચાર વિભાગ થઈ જાય છે. હે દ્વિજોત્તમ, તે સમયે કોઈ કોઈ અસત્ય પણ બોલે છે. બ્રાહ્મણ વગેરે વર્ણોમાંથી થોડા લોકોમાં રાગ, દ્વેષ વગેરે દુર્ગુણ આવી જાય છે. હે વિપ્રવર, કેટલાક લોકો સ્વર્ગ અને મોક્ષના માટે યજ્ઞ કરે છે. કેટલાક ધન વગેરેની કામનાઓમાં આસક્ત થઈ જાય છે અને કેટલાક લોકોના હૃદય પાપથી મલિન થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, દ્વાપરમાં ધર્મ અને અધર્મ બંનેનું પ્રમાણ સરખું હોય છે. અધર્મના પ્રભાવથી તે સમયની પ્રજા ક્ષીણ થવા લાગે છે. હે મુનીશ્વર, કેટલાય લોકો દ્વાપર આવવાથી અલ્પાયુ પણ થશે. હે બ્રહ્મન, કેટલાક લોકો બીજાઓને પુણ્યમાં તત્પર જોઈને તેમનો દ્વેષ કરશે. કળિયુગ આવતા ધર્મનો એક જ ચરણ શેષ રહી જાય છે. આ તામસ યુગ પ્રાપ્ત થવાથી ભગવાન શ્રી હરિ શ્યામ રંગના થઈ જાય છે. આ સમયમાં કોઈ વિરલો જ ધર્માત્મા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને કોઈ મહાન પુણ્યાત્મા જ ક્રિયાયોગમાં તત્પર રહે છે. તે સમયે ધર્મપરાયણ મનુષ્યને જોઈને બધા લોકો ઈર્ષા અને નિંદા કરે છે. કળિયુગમાં વ્રત અને સદાચાર નષ્ટ થઈ જાય છે. જ્ઞાન અને યજ્ઞની પણ આવી જ દશા થાય છે. તે સમયે અધર્મનો પ્રચાર થવાથી જગતમાં ઉપદ્રવ્યો થતા રહે છે. બધા લોકો બીજાના દોષ દેખાડનારા અને સ્વયં પાખંડપૂર્ણ આચરણમાં તત્પર હોય છે. નારદજીએ કહ્યું, હે મુને, તમે સંક્ષેપમાં આજ યુગ ધર્મનું વર્ણન કર્યું છે. કૃપા કરીને કળિયુગનું વિસ્તારથી વર્ણન કરો, કેમ કે તમે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ છો. હે મુનિશ્રેષ્ઠ, કળિયુગમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્રોના ખાનપાન અને આચાર વ્યવહાર કેવા હશે? શ્રી સનકજીએ કહ્યું, સર્વ લોકોના ઉપકાર કરનારા હે મુનિશ્રેષ્ઠ, સાંભળો, હું કળી ધર્મનું યથાર્થ અને વિસ્તારપૂર્વક વર્ણન કરું છું. કળી મહાન ભયંકર યુગ છે, તેમાં બધા પ્રકારના પાતકોનું સંમિશ્રણ થાય છે, અર્થાત પાપો બહુ થવાના કારણે એક પાપમાં બીજા પાપ સામેલ થઈ જાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ધર્મથી વિમુખ થઈ જાય છે. ઘોર કળિયુગ પ્રાપ્ત થતાં બધા દ્વિજ વેદોથી વિમુખ થઈ જાય છે. બધા કોઈને કોઈ બહાને ધર્મમાં જોડાય છે. લોકો બીજાના દોષ બતાવ્યા કરે છે. લોકોનું અંતઃકરણ વ્યર્થ અહંકારથી દૂષિત હોય છે. પંડિત લોકો પણ સત્યથી દૂર રહે છે. હું જ બધાથી મહાન છું, આ પ્રમાણે બધા પરસ્પર વિવાદ કરે છે. બધા મનુષ્ય અધર્મમાં આસક્ત અને વિતંડાવાદી હોય છે. આ જ કારણે કળિયુગમાં બધા લોક સ્વલ્પાયુ થશે. હે બ્રહ્મન, ઓછા આયુષ્યને કારણે મનુષ્ય શાસ્ત્રોનું અધ્યયન કરી શકશે નહીં અને વિદ્યા અધ્યયનથી શૂન્ય થશે. તેમના દ્વારા વારંવાર અધર્મપૂર્ણ વર્તાવ થાય છે. તે સમયની સર્વ પાપપરાયણ પ્રજા અવસ્થા ક્રમથી વિપરીત મરવા લાગશે. બ્રાહ્મણ વગેરે બધા વર્ગના લોકોમાં પરસ્પર સંકરતા આવી જશે. મૂળ મનુષ્ય કામક્રોધને વશીભૂત થઈને વ્યર્થના સંતાપથી પીડિત થશે. કળિયુગમાં બધા વર્ણના લોકો શુદ્ર જેવા થઈ જશે. ઉત્તમ નીચ થઈ જશે અને નીચ ઉત્તમ. શાસકો માત્ર ધનસંગ્રહમાં લાગી જશે અને અન્યાયપૂર્ણ વર્તાવ કરશે. તેઓ કર વધારે લઈને પ્રજાને પીડા આપશે. દ્વિજ લોકો શુદ્રોના મૂળદા ઉપાડવા લાગશે અને પતિ પોતાને ધર્મપત્નીઓ હોવા છતાં પણ વ્યભિચારમાં ફસાઈને પરાય સ્ત્રીઓ સાથે સંપર્ક રાખશે. પુત્ર પિતાનો અને બધી સ્ત્રીઓ પતિનો દ્વેષ કરશે. બધા લોકો પરસ્ત્રી લંપટ અને પરાયા ધનમાં આસક્ત થશે. માછલીના માંસથી જીવન નિર્વાહ કરશે અને બકરી તથા ઘેંટીનું દૂધ દોહશે. હે નારદજી, ગૌર કળિયુગમાં બધા મનુષ્યો પાપપરાયણ થઈ જશે. બધા લોકો શ્રેષ્ઠ પુરુષોમાં દોષ જોશે અને તેમનો ઉપહાસ કરશે. નદીઓના તટ પર કોદાળીથી ખોદીને અનાજ વવાવશે. પૃથ્વી ફળહીન થઈ જશે. બીજ અને ફળ પણ નષ્ટ થઈ જશે. યુવતીઓ માત્ર વૈશ્યાઓના લાવણ્ય અને સ્વભાવને પોતાના માટે આદર્શ માનીને તેની અભિલાષા કરશે. બ્રાહ્મણો ધર્મ વેચનારા થશે. સ્ત્રીઓ પોતાના શરીર વેચશે, અર્થાત વેશ્યાવૃત્તિ કરશે, તથા દ્વિજ વેદોનો વિક્રી કરનારા અને શુદ્રો જેવા આચરણમાં તત્પર રહેશે. લોકો શ્રેષ્ઠ પુરુષોનું અને વિધવાઓનું પણ ધન ચોરી લેશે. બ્રાહ્મણો ધનના લાલચુ થઈને વ્રત પાલન કરશે નહીં. લોકો વ્યર્થના વાદ વિવાદમાં ફસાઈને ધર્મનું આચરણ છોડી દેશે. દ્વિજો માત્ર દંભ માટે જ પિત્રોના શ્રાદ્ધ વગેરે કરશે. નીચ મનુષ્ય અપાત્રોને જ દાન આપશે અને ફક્ત દૂધના લાભથી ગાયોથી પ્રેમ કરશે. વિપ્રો સ્નાન શૌચ વગેરે ક્રિયા છોડી દેશે. અધમ દ્વિજ અસમયમાં મુખ્યકાળ વીતી ગયા પછી સંધ્યા વગેરે કર્મ કરશે. મનુષ્ય સાધુ અને બ્રાહ્મણોની નિંદામાં તત્પર રહેશે. હે નારદજી, મોટા ભાગે કોઈનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગશે નહીં. દ્વિજ લોકો યજ્ઞ કરશે નહીં તથા દુષ્ટ રાજ્ય કર્મચારી ધન માટે દ્વિજોને પણ મારશે. હે મુનિ, ગૌર કળિયુગમાં બધા લોકો દાનથી વિમુખ થશે અને બ્રાહ્મણો પતિતોનું આપેલું દાન પણ ગ્રહણ કરશે. કળીના પ્રથમ પાદમાં પણ મનુષ્ય ભગવાન વિષ્ણુની નિંદા કરશે અને યુગના અંતિમ ભાગમાં તો કોઈ ભગવાનનું નામ શુદ્ધા લેશે નહીં. કળિયુગમાં દ્વિજો શુદ્રોની સ્ત્રીઓ સાથે સંગમ કરશે, વિધવાઓ સાથે વ્યભિચાર માટે લાલાયિત રહેશે અને શુદ્રોના ઘરનું ભોજન ખાશે. વેદોક્ત સન્માર્ગનો ત્યાગ કરીને કુમાર્ગ પર ચાલશે અને ચારે આશ્રમોની નિંદા કરતા રહીને પાખંડી થઈ જશે. શુદ્રો દ્વિજોની સેવા કરશે નહીં અને પાખંડી બનીને તે દ્વિજ ધર્મને અપનાવશે. ભગવા વસ્ત્ર પહેરીને જટા વધારીને અને શરીર પર ભસ્મ લગાડીને શુદ્રો ધર્મનો ઉપદેશ કરશે. દૂષિત અંતઃકરણવાળા શુદ્ર સંન્યાસી થશે. હે મુને, કળિયુગમાં લોકો માત્ર વ્યાજ પર જીવન નિર્વાહ કરશે. ધર્મહીન અધમ મનુષ્યો પાખંડી કાપાલિક અને ભિક્ષુ બનશે. હે દ્વિજ શ્રેષ્ઠ, શુદ્રો ઊંચા આસન પર બેસીને દ્વિજોને ધર્મનો ઉપદેશ કરશે. આ તથા બીજા પણ અનેક પાખંડ મત પ્રચલિત થશે, જે પ્રાયઃ વેદોની નિંદા કરશે. કળીમાં પ્રાયઃ ધર્મના વિધ્વંસક મનુષ્ય ગાવા બજાવવામાં કુશળ તથા શુદ્રોના ધર્મનો આશ્રય લેશે. બધાની પાસે થોડું ધન હશે. પ્રાય બધા વ્યર્થના ચિહ્ન ધારણ કરવાવાળા અને મિથ્યા અહંકારથી દૂષિત થશે. પ્રાય બધા હંમેશા દાન લેશે અને તેમનો સ્વભાવ જગતને બુરા માર્ગ પર લઈ જવાનો હશે. પોતાની પ્રશંસા અને અન્યની નિંદા કરશે. એ નારદજી કળિયુગમાં અધર્મ જ લોકોનો ભાઈ બંધુ થશે, તે બધા જ વિશ્વાસઘાતી, ક્રૂર અને દયા ધર્મથી શૂન્ય હશે. હે વિપ્રવર, ગોળ કળિયુગમાં વધારે ને વધારે આયુષ્ય 16 વર્ષનું અને 5 વર્ષની કન્યા બાળકને જન્મ આપશે. લોકો 7-8 વર્ષની અવસ્થામાં યુવાન કહેવાશે. બધા પોતાના કર્તવ્યનો ત્યાગ કરનારી કૃતજ્ઞ તથા ધર્મયુક્ત આજીવિકાનો ધ્વંસ કરનારા થશે. કળિયુગમાં દ્વિજ દરરોજ ભીખ માગનારા થશે. તેઓ બીજાનું અપમાન કરશે અને બીજાને ઘેર રહીને પ્રસન્ન થશે. એ જ પ્રમાણે પરનિંદામાં તત્પર તથા વ્યર્થ વિશ્વાસ અપાવનારા લોકો સદા માતા પિતા અને પુત્રોની નિંદા કરશે, વાણીથી ધર્મની વાત કરશે, પરંતુ તેમનું મન પાપ પરાયણ હશે. ધન વિદ્યા અને યુવાનીના નશામાં ઉન્મત્ત થઈને બધા લોકો દુઃખ ભોગવતા રહેશે. રોગ વ્યાધિ ચોર ડાકુ તથા દુકાળથી પીડાશે. બધા અતિ કપટી હશે અને પોતાના અપરાધનો વિચાર ન કરતા બીજાઓ પર મિથ્યા દોષારોપણ કરશે. પાપી લોકો ધર્મ માર્ગનું સંચાલન કરવાવાળા ધર્મપરાયણમાં પુરુષોનો તિરસ્કાર કરશે. કળિયુગ આવવાથી મલેચ્છ જાતિનો રાજા હશે. શુદ્રલોક ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાવાળા થશે અને દ્વિજ તેમની સેવામાં સંલગ્ન રહેશે. આ સંકટ કાળમાં ન કોઈ શિષ્ય થશે, ન ગુરુ, ન પુત્ર થશે, ન પિતા અને ન પત્ની હશે, ન પતિ. કળિયુગમાં ધનવાન લોકો પણ યાચક થશે અને દ્વિજો રસનો વિક્રય કરશે. ધર્મનો આંચડો ઓઢીને મુનિ વેશધારી દ્વિજની વેચવા યોગ્ય વસ્તુઓનો વિક્રય તથા અગમ્ય સ્ત્રી સાથે સમાગમ કરશે. હે મુને, નરકના અધિકારી દ્વિજ વેદો અને ધર્મશાસ્ત્રોની નિંદા કરતા રહીને શુદ્ર વૃત્તિથી જ જીવન નિર્વાહ કરશે. કળિયુગમાં બધા લોકો અનાવૃષ્ટિથી ભયભીત થઈને આકાશ તરફ આંખો પરોવીને ક્ષુધાના કારણે પીડિત રહેશે. તે અકાળના સમયમાં મનુષ્ય કંદ પાન અને ફળ ખાઈને નિર્વાહ કરશે અને અનાવૃષ્ટિથી અત્યંત દુઃખી થઈને આત્મઘાત કરશે. કળિયુગમાં લોકો કામવેદનાથી પીડિત ઠીંગણા શરીરના લોભી અધર્મપરાયણ મંદભાગ્ય તથા બહુ સંતાનવાળા થશે. સ્ત્રીઓ પોતાના શરીરનું જ પોષણ કરનારી તથા વેશ્યાઓના સૌંદર્ય અને સ્વભાવને અપાવનારી હશે. તે પતિનો અનાદર કરીને સદા બીજાના ઘરમાં નિવાસ કરશે. ઊંચા કુળની સ્ત્રીઓ પણ દુરાચારીણી થઈને સદા દુરાચારીઓ સાથે જ સ્નેહ કરશે અને પોતાના પતિ સાથે અસદવ્યવહાર કરનારી થશે. ચોર વગેરેથી ભયભીત લોકો પોતાના રક્ષાને માટે કાષ્ઠયંત્ર અથવા અર્થાત કાષ્ઠના મજબૂત દરવાજા બનાવશે. દુકાળ અને કર વેરોની પીડાથી પીડિત થઈને લોકો ધનધાન્યથી સંપન્ન દેશોમાં ચાલ્યા જશે. લોકો મનમાં નિષિદ્ધ કર્મોનો સંકલ્પ લઈને ઉપર ઉપરથી શુભ વચન બોલશે. પોતાના કાર્ય સિદ્ધ થાય ત્યાં સુધી જ લોકો ભાઈચારો રાખશે. સંન્યાસીઓ પણ મિત્ર વગેરેના સ્નેહ સંબંધથી બંધાયેલા રહેશે અને અન્ન સંગ્રહ માટે લોકોને ચેલા બનાવાશે. સ્ત્રીઓ બે હાથે માથું ખંજવાડતી રહીને વડીલો તથા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. જે સમયે દ્વિજ પાખંડી લોકોનો સાથ કરીને પાખંડપૂર્ણ વાતો કરનારા થઈ જશે તે સમયે કળિયુગનો દુષ્પ્રભાવ બહુ હશે. જ્યારે દ્વિજ જાતિની પ્રજા યજ્ઞ અને હોમ કરવાનું છોડી દેશે તે સમયથી બુદ્ધિમાન પુરુષોએ કળિયુગની વૃદ્ધિનું અનુમાન કરી લેવું જોઈએ. હે નારદજી, કળિયુગના પ્રભાવથી પાપમાં વૃદ્ધિ થશે અને નાના બાળકોનું પણ મૃત્યુ થશે. સંપૂર્ણ ધર્મ નષ્ટ થઈ જતા આ જગત શ્રીહીન થઈ જશે. હે વિપ્રવર, આ પ્રમાણે મેં તમને કળિયુગનું સ્વરૂપ બતાવ્યું છે. જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર છે તેમને આ કળિયુગ કદી બાધા આપશે નહીં. સતયુગમાં તપસ્યાને, ત્રેતામાં ભગવાનના ધ્યાનને, દ્વાપરમાં યજ્ઞને અને કળિયુગમાં એકમાત્ર દાનને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સતયુગમાં જે પુણ્યકર્મ 10 વર્ષમાં સિદ્ધ થાય છે તે ત્રેતામાં 1 વર્ષ અને દ્વાપરમાં 1 માસમાં જે ધર્મ સફળ થાય છે તે કળિયુગમાં 1 જ દિનમાં રાતમાં સિદ્ધ થઈ જાય છે. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞો દ્વારા યજન અને દ્વાપરમાં ભગવાનની પૂજા કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ કળિયુગમાં માત્ર ભગવાન કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. યત કૃતે 10 વર્ષે સ્ત્રેયાતામ શરદામ ચયત દ્વાપરે યચ્ચ માસેન યહોરાત્રેણ તત્કલો ધ્યાયન કૃતે યજન યજ્ઞે સ્ત્રેતાયામ દ્વાપરે અર્ચયન યદા પ્રોતિ તદ પ્રાપ્નોતિ કલો સંકીર્ત્ય કેશવમ. નારદ પુરાણ પૂર્વભાગ બાગ એક અધ્યાય 41 શ્લોક સંખ્યા 91-92, જે મનુષ્ય નિરંતર ભગવાન વિષ્ણુના નામનું કીર્તન તથા તેમની પૂજા કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી. જે માનવ નિષ્કામ અથવા સકામ ભાવથી નમો નારાયણનું કીર્તન કરે છે તેમને કળિયુગ વિક્ષેપ કરતો નથી. ઘોર કળિયુગ આવે ત્યારે પણ મનુષ્ય જગતના આધાર અને પરમાર્થ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરનાર કદી કષ્ટ પામતો નથી. અહો, સંપૂર્ણ ધર્મોથી રહિત ભયંકર કળિયુગ પ્રાપ્ત થયા પછી જેમણે એકવાર પણ ભગવાન કેશવનું પૂજન કરી લીધું તે મહાન ભાગ્યશાળી છે. કળિયુગમાં વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરતાં જે ત્રુટી રહી જાય છે તેના દોષોના નિવારણ પૂર્વક કર્મમાં પૂર્ણતા લાવનાર કેશવ ભગવાનનું નામ સ્મરણ જ છે. જે લોકો દરરોજ હરે કેશવ ગોવિંદ જગન્મય વાસુદેવ આ પ્રમાણે કીર્તન કરે છે તેમનું કળિયુગ કાંઈ બગાડતું નથી. ન્યૂન અતિરિક્ત દોષાણામ કલો વેદોક્ત કર્મણામ હરિસ્મરણમે વાત્ર સંપૂર્ણત્વ વિધા યકમ હરે કેશવ ગોવિંદ વાસુદેવ જગન્મય ઇતિ રયંતિ યે નિત્યમ નહિ તાન બાંધતે કલિહિ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 41 શ્લોક સંખ્યા 99-100. અથવા જે શિવ શંકર રુદ્ર ઈશ નીલકંઠ ત્રિલોચન વગેરે મહાદેવજીના નામોનું ઉચ્ચારણ કરે છે તેમને પણ કળિયુગ બાધારૂપ બનતો નથી. હે નારદજી, મહાદેવ વિરૂપાક્ષ ગંગાધર મૃડ અને અવ્યય આ પ્રમાણે જે શિવ નામોનું કીર્તન કરે છે તે કૃતાર્થ થઈ જાય છે. અથવા જે જનાર્દન જગન્નાથ પિત્તાંબરધારી પિત્તાંબરધર અચ્યુત વગેરે વિષ્ણુ નામોનું ઉચ્ચારણ કરે છે તેમને આ સંસારમાં કળિયુગથી ભય નથી. હે વિપ્રવર, ઘોળ કળિયુગ આવશે ત્યારે સંસારમાં મનુષ્યોને પુત્ર સ્ત્રી અને ધન વગેરે તો સુલભ છે પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિ દુર્લભ છે. જે વેદ માર્ગથી બહિષ્કૃત પાપકર્મ પરાયણ તથા માનસિક શુદ્ધિથી રહિત છે આવા લોકોનો ઉદ્ધાર માત્ર ભગવાનના નામથી જ થાય છે. મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે યથાશક્તિ સંપૂર્ણ વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરીને તે કર્મો ભગવાન શ્રી મહાવિષ્ણુને સમર્પિત કરી દેવા અને સ્વયં તે નારાયણ દેવના શરણમાં રહેવું જોઈએ. પરમાત્મા મહાવિષ્ણુને સમર્પિત કરેલા કર્મો તેમના સ્મરણ માત્રથી અવશ્ય પૂર્ણ થઈ જાય છે. હે નારદજી, જે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને જેનું મન ભગવાન શિવના નામમાં અનુરક્ત છે તેમના સમસ્ત કર્મ અવશ્ય પૂર્ણ થઈ જાય છે. ભગવાનના નામમાં અનુરક્ત ચિત્તવાળા પુરુષોનું અહોભાગ્ય છે તે દેવતાઓને માટે પણ પૂજ્ય છે. આથી બીજી વધારે વાતો કરવાથી શું લાભ? તેથી હું સંપૂર્ણ લોકોના હિતની જ વાત કરું છું કે ભગવાન પરાયણ જે મનુષ્ય છે તેમના પર કદી કળિયુગનો પ્રભાવ પડતો નથી. ભગવાન વિષ્ણુનું નામ જ મારું જીવન છે. કળિયુગમાં બીજી કોઈ ગતિ નથી, નથી અને નથી. હરેર નામ એવ મમ જીવનમ કલો ના સત્યેવ ના સત્યેવ ના સત્યેવ ગતિરન્યથા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 41 શ્લોક સંખ્યા 115 અને અનુક્રમણિકા પ્રમાણે નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 38 સમાપ્ત. પૂર્વભાગ ભાગ પહેલો સંપૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.